श्री पद्म पुराण उत्तरखंड अध्याय 48 प्रसंगतः माघस्नानो महिमा शुक्र क्षेत्रनो महात्म्य तथा मास उपवास व्रतनी विधिनु वर्णन। महादेव जी कहे छे, हे भक्त प्रवर कार्तिकेय, हवे माघस्नानो महात्म्य सांभळो। हे महामते, आ संसार मां तमारा जेवा विष्णु भक्त पुरुष नथी। चक्र तीर्थमां श्री हरिना ने मथुरामां श्री कृष्णना दर्शन करवाथी मनुष्यने जे फल मळे छे ते माघ मासमां मात्र स्नान करवाथी मळी जाय छे। जे जितेन्द्रिय शांतचित अने सदाचारपूर्वक माघ मासमां स्नान करे छे ते फरी कदी संसार बंधनमां पड़तो नथी। आटली कथा संभळावीने भगवान श्री कृष्णे कह्युं, हे सत्यभामा, हवे हूँ तमने शुक्र क्षेत्रना महात्म्यनुं वर्णन करीश, जेना विज्ञान मात्रथी मारुं सानिध्य प्राप्त थाय छे। पांच योजन विस्तारनु शुक्र क्षेत्र मारु निवासस्थान छे। हे देवी, जे आ क्षेत्र में निवास करे छे ते शुद्र प्राणी होय तो पण चतुर्भुज स्वरूप ने प्राप्त थई जाय छे। 3,303 हाथ मारा मंदिरनु परिमाण मानवामां आव्युं छे। हे देवी, जे बीजा स्थाने 60,000 वर्षो सुधी तपस्या करे छे ते मनुष्य शुक्र क्षेत्र में अर्धो पहर तप करे तो पण तेटली तपस्यानु फल प्राप्त करी ले छे। कुरुक्षेत्रना सन्निहति एटले के महाभारत युद्धनु स्थान ज सन्निहति कहेवाय छे। एने क्यांक विनसन तीर्थ पण कहेवामां आव्युं छे। कुरुक्षेत्रना सन्निहति नामना तीर्थमां सूर्यग्रहणना समये तुला पुरुषना दानथी जे फल मळे छे ते काशीमां 10 गणुं, त्रिवेणीमां 100 गणुं ने गंगा सागर संगममां 100 गणुं थई जाय छे। परंतु मारा निवासस्थान एवा शुक्र क्षेत्र में तेनु फल अनेक गणु समझू जोई। हे भामी, बीजा तीर्थों में उत्तम विधि साथे जे लाखों दान आपवामां आवे छे ते शुक्र क्षेत्र में एक ज दान थी तेमना जेटलू फल प्राप्त थाई जाय छे। शुक्र क्षेत्र त्रिवेणी अने गंगा सागर संगम में एक वार ज स्नान करवाथी मनुष्यनी ब्रह्महत्या दूर थई जाय छे। पूर्व काल में राजा अलर्के शुक्र क्षेत्रनु महात्म्य सांभळीने 7 દીપો સહિત પૃથ્વીનું રાજ્ય પ્રાપ્ત કર્યું હતું। કાર્તિકેયે કહ્યું, હે ભગવાન, હું વ્રતોમાં ઉત્તમ માસોપવાસ વ્રતનું વર્ણન સાંભળવા ઈચ્છું છું, સાથે જ તેની વિધિ અને તેના યથોચિત ફળને પણ શ્રવણ કરવા ચાહું છું। મહાદેવજી બોલ્યા, બેટા, તમારો વિચાર બહુ સારો છે, તમે જે કંઈ પૂછ્યું છે તે બધું જણાવું છું। જેમ દેવતાઓમાં ભગવાન વિષ્ણુ પ્રકાશિત થનારોમાં સૂર્ય, પર્વતોમાં મેરુ, પક્ષીઓમાં ગરુડ, તીર્થોમાં ગંગા તથા પ્રજાઓમાં વૈશ્ય શ્રેષ્ઠ છે, તે જ પ્રમાણે બધા વ્રતોમાં માસોપવાસ વ્રત શ્રેષ્ઠ માનવામાં આવ્યું છે। સંપૂર્ણ વ્રતોથી, સમસ્ત તીર્થોથી તથા સર્વ પ્રકારના દાનોથી જે પુણ્ય પ્રાપ્ત થાય છે તે બધું પુણ્ય માસોપવાસ કરનારને મળી જાય છે। વૈષ્ણવે યજ્ઞના ઉદ્દેશ્યથી ભગવાન જનાર્દનની પૂજા કર્યા પછી ગુરુની આજ્ઞા લઈને માસોપવાસ વ્રત કરવું જોઈએ। શાસ્ત્રોક્ત જેટલા પણ વૈષ્ણવ વ્રત છે તે બધાને તથા દ્વાદશીના પવિત્ર વ્રતને કર્યા પછી માસોપવાસ વ્રત કરવું યોગ્ય છે। અતિકૃચ્છ, પરાક અને ચાંદ્રાયણ વ્રતનું અનુષ્ઠાન કરીને ગુરુ અને બ્રાહ્મણની આજ્ઞાથી માસોપવાસ વ્રત કરવું। આસો માસના શુક્લ પક્ષની એકાદશીએ ઉપવાસ કરીને 30 દિવસ માટે આ વ્રત લેવું। જે મનુષ્ય ભગવાન વાસુદેવની પૂજા કરીને આખો કાર્તક મહિનો ઉપવાસ કરે છે તે મોક્ષનો અધિકારી થાય છે। ભગવાનના મંદિરમાં જઈને ત્રણેય સમયે ભક્તિપૂર્વક સુંદર માલતી, નીલકમળ, પદ્મ, સુગંધિત કમળ, કેસર, ખસ, કપૂર, ઉત્તમ ચંદન, નૈવેદ્ય અને ધૂપદીપ વગેરેથી શ્રી જનાર્દનનું પૂજન કરવું। મન, વાણી અને ક્રિયા દ્વારા શ્રી ગરુડધ્વજની આરાધના કરવામાં લાગ્યા રહેવું। સ્ત્રી, પુરુષ, વિધવા જે કોઈ પણ આ વ્રત કરે તે પૂર્ણ ભક્તિ સાથે ઇન્દ્રિયોને કાબૂમાં રાખીને દિવસ રાત શ્રી વિષ્ણુના નામોનું કીર્તન કરતા રહે। ભક્તિપૂર્વક શ્રી વિષ્ણુની સ્તુતિ કરવી, જૂઠું બોલવું નહીં, ભક્તિપૂર્વક શ્રી વિષ્ણુની સ્તુતિ કરવી, જૂઠું બોલવું નહીં, સર્વ જીવો પર દયા રાખી, અંતઃકરણના ભાવોને અશાંત થવા ન દેવા, હિંસાનો ત્યાગ કરવો, સૂતા કે બેસીને શ્રી વાસુદેવનું કીર્તન કર્યા કરવું, અન્નનું સ્મરણ, અવલોકન, સૂંઘવું, સ્વાદ લેવો, ચર્ચા કરવી તથા કોળીઓ મોઢામાં મૂકવા બધું નિષિદ્ધ છે। व्रती मनुष्य शरीर में उबटन न लगाड़ू, माथा में तेल न नाखू, पान न खाऊ अने चंदन न लगाड़ू तथा बीजी निषिद्ध वस्तुओं पण त्याग करो। व्रतीए शास्त्र ने प्रतिकूल कर्म करनार नो स्पर्श न करो, तेनी साथे वात पण न करवी। पुरुष सौभाग्यवती स्त्री अथवा विधवा स्त्रीए शास्त्रोक्त विधि थी एक मास सुधी उपवास करीने भगवान वासुदेवनी पूजा करवी। आ व्रत गणेला 30 दिवसनो होय छे, एनाथी वधारे के ओछा दिवसोनो नथी। मन ने संयम में राखनार जितेन्द्रीय पुरुष एक मास सुधी उपवासना नियम ने पूरो करीने बारसना दिवसे भगवान गरुड़ध्वजनु पूजन करे। फूल माला गंध धूप चंदन वस्त्र आभूषण ने वाद्य वगैरह द्वारा भगवान विष्णु ने संतुष्ट करवा। चंदन मिश्रित तीर्थना जल थी भक्तिपूर्वक भगवान ने स्नान कराओ, पछी तेमने चंदन नो लेप करीने गंध ने पुष्पोथी श्रृंगार करो, पछी वस्त्र वगैरह नु दान करीने उत्तम ब्राह्मणों ने भोजन कराओ, तेमने दक्षिणा आपवी अने प्रणाम करीने तेमनी भूलो माटे क्षमा मांगवी। आ प्रमाणे मासोपवास पूर्वक जनार्दन की पूजा करीने ब्राह्मणों ने भोजन करावाथी मनुष्य श्री विष्णु लोक में प्रतिष्ठित थाय छे। मंडप में उपस्थित ब्राह्मणों ने वारंवार आ प्रमाणे कहेवू जोईए, हे द्विजवरो, आ व्रत में जे कोई पण कार्य मंत्रहीन क्रियाहीन अने बधी प्रकारना साधनों अने विधियों में सतयुक्त थयुं होय तो तमारा आशीर्वाद थी परिपूर्ण थई जाय। हे कार्तिकेय, आ प्रमाणे मैं तमने आ मासोपवासनी विधिनु यथावत वर्णन कर्युं छे। अध्याय 48 नो समाप्त। बोलो श्री रामचंद्र भगवान की जय।